કદી તારી રે મારા ચિત્ર પૂજ્યપાદ ભક્તિવલ્લભદાસજી સ્વામી, કથાના વક્તા પૂજ્યપાદ પુરાણી સ્વામી શ્રી નંદકિશોરદાસજી સ્વામી તથા પૂજ્ય સિદ્ધવલ્લભ સ્વામી, સર્વે સંતો તથા કથા વાર્તાનું ઓનલાઈન શ્રવણ કરી રહેલા સર્વે હરિભક્તો, અહીંયા ઉપસ્થિત યજમાનશ્રીઓ, વિદ્યાર્થીઓ, સૌને જય સ્વામિનારાયણ. આપણે આજે તૃતીય દિને જ્યારે કથાની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ ત્યારે કથા વાર્તા એક એવી ઔષધિ છે. શરીરના રોગ થાય ત્યારે આપણે હોસ્પિટલમાં જતા હોય, પણ જ્યારે મનને રોગ થાય, જ્યારે જીવાત્માને અશાંતિ થાય અને ત્યારે એ અશાંતિને દૂર કરવાનું અને ત્રિવિધ તાપને ટાળવાનું જો કોઈ સાધન હોય તો એ ભગવાનની કથા વાર્તા છે. એટલા માટે સ્વર્ગના અમૃત કરતાં પણ આ કથા વાર્તારૂપી અમૃતને શાસ્ત્રોની અંદર વધારે મહત્વ અપાયું છે. ત્યારે કથા વાર્તાની શરૂઆત કરતા પહેલા આપણા વાલાવાલા ઠાકોરજીનું પૂજન કરવા માટે હું વિનંતી કરીશ ઉપસ્થિત યજમાનશ્રીઓ, કોટડિયા પરિવાર, અરવિંદભાઈ કોટડિયા, એમના સુપુત્ર આદિત્યકુમાર તથા આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થી છે મિતકુમાર દિલીપભાઈ કોટડિયા, મુંબઈથી આવ્યા છે. તો ખાસ પહેલા ઠાકોરજીનું પૂજન કરે, 11 જનમંગલના મંત્રોથી ઠાકોરજીનું પૂજન થશે. સાથે જામનગર ગુરુકુલથી આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત પૂજ્ય ગોવિંદ સ્વરૂપદાસજી સ્વામી. સ્વામી ઘણા વર્ષો સુધી રહી અને કાળવાચોક ગુરુકુળની અંદર ભંડારની સેવા કરી અને મુગટ સ્વામી વખતે સ્વામી સાધુ થયા ત્યારે પણ મહારાજ મુગટ સ્વામીની શાસ્ત્રીજી મહારાજની સેવા કરી અને એમનો રાજીપો મેળવ્યો છે. તો આપણી વચ્ચે આજે ગોવિંદ સ્વામી ઉપસ્થિત છે, તો સ્વામી પણ ઠાકોરજીના પૂજન માટે પધારશે. અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી ધાર્મિકાય નમઃ. ઓમ શ્રી ભક્તિનંદનાય નમઃ. ઓમ બૃહદ્રદધરાય નમઃ. ઓમ શુદ્ધાય નમઃ. ઓમ રાધાકૃષ્ણેષ્ટદેવતાય નમઃ. ઓમ મરુત્સુતપ્રિયાય નમઃ. ઓમ કાલભૈરવાયુધિભીષણાય નમઃ. ઓમ જીતેન્દ્રિયાય નમઃ. ઓમ જીતાહારાય નમઃ. ઓમ તીવ્રવૈરાગ્યાય નમઃ. ઓમ આસ્તિકાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. હવે આપણી વચ્ચે અન્નકૂટના મુખ્ય યજમાન એવા મહેન્દ્ર કુમાર સોરઠિયા તથા મનોજભાઈ સોરઠિયા જામનગરથી પધાર્યા છે, ખારવા ગામેથી. તો એ અન્નકૂટના યજમાન છે, તો એ આવી અને પોથીજીનું પૂજન કરવા માટે પધારશે તથા ભક્તાશ્રીના પૂજનમાં જોડાશે. યજમાનો સમર્પણ કરતા હોય એમના હૃદયની એક અનન્ય ભક્તિ કે અમને ભગવાને આપ્યું છે તો અમારે ઠાકોરજી માટે કંઈક આપવું છે. ભક્તિ અને સમર્પણ એ વસ્તુ એવી છે, અંદરથી ઉઠતી હોય છે ત્યારે યજમાનોના હૃદયનો ભાવ છે. અને આપણું જે કાંઈ હોય એ લેખે ત્યારે કહેવાય કે જ્યારે એ ભગવાન સુધી પહોંચે. ત્યારે લક્ષ્મી તો ભગવાને ઘણાને આપી હોય, પણ એમનો સદુપયોગ, એની સદબુદ્ધિ એ પણ સાથે હોવીને એ ખૂબ આવશ્યક છે. ત્યારે યજમાનોના હૃદયની એવી મહારાજ પ્રત્યેની ભાવભક્તિ અને એમના સમર્પણને આપણે વધાવીએ એકવાર તાળીઓથી. સત્સંગી જીવના દ્રષ્ટમ પ્રત્યક્ષ પુરુષો કરું. સ્ટેજના આગળના ભાગમાં ઠાકોરજીની આરતી તથા પોથીજીની આરતી ઉતારવા માટે અહીંયા સ્ટેજના આગળના ભાગમાં પધારે અને સાથે પૂજ્ય શ્રી વલ્લભદાસજી સ્વામી તથા ગોવિંદ સ્વરૂપદાસજી સ્વામી એ પણ ઠાકોરજીની તથા પોથીજીની આરતી ઉતારવા માટે પધારે. પ્રભુ બંધુ કર જોડી, આજે આપણી વચ્ચે ખાસ રાજકોટ ગુરુકુળથી, જામનગર ગુરુકુળથી પણ સંતો ઉપસ્થિત છે. આપણે એમનો પણ સત્કાર કરીએ છીએ. અને હવે કથા આગળ કથામાં ડૂબવા માટે પૂજ્ય નંદકિશોર સ્વામીને પ્રાર્થના કરીએ. સ્વામી આપણને કથા વાર્તાની અંદર લઈ જાય. સહજાનંદ સ્વામી મહારાજની જય. મંદહાસરુચિરાનનાંબુજમ્ પૂજિતમ સુરનરોત્તમિરમુદા ધર્મનંદનમહં વિચિંતયે. હરે સિંહાસનમિદં સ્વર્ણરત્ન વિનિર્મિતં તવં પ્રીતિકરં દત્તં ગૃહાણ કૃપયા પ્રભો. માનસ ચિંતયે ચારુ ચરિત્ર કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. ઘનશ્યામ મહારાજ કી જય. ઈષ્ટદેવ પરાત્પર પુરુષોત્તમ નારાયણ સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ વાલા વાલા આપણા ઘનશ્યામ મહારાજ, મહારાજની સાથે અક્ષરધામથી પધારેલા એ મહાન મુક્તો ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી, આપણી સભામાં ઉપસ્થિત પૂજ્યપાદ ભક્તિવલ્લભદાસજી સ્વામી, પૂજ્ય ગોવિંદ સ્વરૂપદાસજી સ્વામી, પૂજ્ય શ્રીવલ્લભદાસજી સ્વામી, પૂજ્ય જગતપ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય શાસ્ત્રી સ્વામી વ્રજજીવનદાસજી સ્વામી, તમામ સંતો, હરિભક્તો, યજમાનો, શ્રોતાજનો, વિદ્યાર્થીઓ, બધાને જય સ્વામિનારાયણ. થોડુંક સમય બેકિંગ વધે એવું કંઈક કરવાનું મળતું નથી ઉપર જઈ. અદ્ભુત કથા ચાલે છે ભગવાનના ચરિત્રો. ભગવાન આ પૃથ્વી ઉપર જ્યારે પ્રગટ થાય ત્યારે એવી અલૌકિક લીલાઓ કરે છે. એના ચરિત્રોને આધારે, એના ગુણને આધારે, એની લીલાઓને આધારે મુમુક્ષુ જીવ છે, દેવી જીવ છે, એને પ્રતીતિ આવે છે કે આ સ્વયં પરમાત્મા છે. ભૂમાનંદ સ્વામી આગળની કથા લખે છે. અયોધ્યા પ્રસાદજી મહારાજ રામચરણજીને કથા સંભળાવે છે. હવે કહું છું બીજું ચરિત્ર, મહાપાવન પુણ્ય પવિત્ર. હવે કહું છું બીજું ચરિત્ર, મહાપાવન પુણ્ય પવિત્ર. અયોધ્યા પ્રસાદજી મહારાજ કહે છે, હવે બીજું ચરિત્ર સંભળાવું છું, પુનિત છે, નવું છે અને પવિત્ર કરનારું છે, પાવન કરનારું છે. કરે નિત્ય લીલાઓ નવીન, ભક્ત પતિ છે ભક્ત યાદીન. કરે નિત્ય લીલાઓ નવીન, ભક્ત પતિ છે ભક્ત યાદીન. નવી નવી એવી લીલાઓ કરે છે ભગવાન, છે એ ભક્ત પતિ પણ છે, ભક્ત વત્સલ છે અને ભક્તને આધીન છે. એટલે પોતાના ભક્તોનું શ્રેય થાય, એને એમાં હેત થાય એવા ચરિત્રો કરે છે. અયોધ્યા પ્રસાદજી મહારાજ કહે છે, એક તમને નવું ચરિત્ર સંભળાવું, હે, બહુ સરસ ચરિત્ર છે. કરાય પુત્ર ને સ્તન પાન, ઓઢાડા પરણે ભગવાન. પુત્ર નિસ્તન પાના, ઓઢાડા પરણે ભગવાન. ગયા પોતે તો રસોડા માયે, મોય કો માખણ તાવ વાક્યાયે. ભક્તિ માતા ઘનશ્યામ મહારાજ ને સ્તનપાન કરાવી અને પારણામાં પોઢાડી પોતે ઘી તાવવા માટે ગયા રસોડામાં. ચૂલો ચાલુ કર્યો, માથે માખણ નું તપેલું મૂક્યું, હાથમાં તાવી તો લઈ અને હલાવવાનું ચાલુ કર્યું. થોડી થોડી વારે ઘનશ્યામ યાદ આવે છે. માતા તો અંદર બેઠા બેઠા ઘી તાવે છે. આ બાજુ ઘનશ્યામ મહારાજ એ પારણામાં હળવેકથી બેઠા થયા. એ વખતે બન્યું એવું, બાજુના સુરવાલ ગામનો રામદયાળ નામે કાયસ્થ, કાયસ્થ એટલે એક જ્ઞાતિ એ પ્રકારની, મોટે ભાગે નામું લખવાના કામ કે એવા બધા વહીવટી કામ વધારે કરતા હોય છે એ જમાનામાં. તો રામ દયાલ કાયસ્થ એ બરોબર ધર્મદેવને મળવા આવેલા, અને ધર્મદેવ સામે વૃક્ષ નીચે ઓટલો એટલે ચોતરો એની ઉપર બેઠા બેઠા પોતે ચિંતન કરતા હતા. કાયસ્થ ત્યાં આવ્યો, રામદયાળે વાત કરી, એને બેને કઈક ચર્ચા ચાલતી હશે, જે કઈ કામકાજ હશે. આ રામદયાળનું મોઢું સામે ઓસરીમાં ઘનશ્યામ મહારાજનું પારણ્યું હતું ત્યાં એ બાજુ. ધર્મદાદા આ બાજુથી બેઠેલા એટલે ધર્મદાદાનું ધ્યાન ત્યાં નહીં. બ્રાહ્મણ રહ્યા, ગુરુ કહેવાય, ગૌરકર્મ પણ શું કહેવાય, વૈદિક વિધિઓ બધી કરતા હોય એટલે દાદા આખી. તો ધર્મદાદા એનું ધ્યાન નહીં, પણ વાત કરતા કરતા કાયસ્થ આમ જોઈએ રાખે, શું થાય છે કે ત્યાં તો નાના એવા ઘનશ્યામ હળવેકથી સ્વામી ઘોડિયામાંથી નીચે ઉતર્યા. હજી 2.5 મહિનાના જ છે, જાજી ઉંમરથી 2.5 મહિનાનું બાળક, આમાં વડીલો બેઠા એને ખબર હોય કે 2.5 મહિનાનું બાળક ઘોડિયામાંથી ઉતરી શકે. ઘનશ્યામ નીચે ઉતરા, હળવેકથી એક પગ બહાર કાઢ્યો, બાજુનો કાંગરો પકડ્યો, બીજો પગ નીચે લીધો, પાછા નીચે બેસીને બાખોડિયા ભર ચાલતા ચાલતા આગળ એક ચૂસણી પડી હતી, રમતા રમતા કર્યો હશે ઘા, એ દૂર પડેલી, એ લઈ બાખોડિયા ભર હાલતા હાલતા એવા આમ જાણે ખુશ ખુશાલ થઈ નજીક આવી, પારણીયું પકડી, એક પગ અંદર ઉપર મૂક્યો, બીજો પગ ઉપર ચડી ગયા, સૂતા સૂતા પાછી ચૂસણી મોઢામાં ચાલુ કરી દીધી. આ દ્રશ્ય રામદયાળે જોયું. રામદયાળે પૂછ્યું, તમારું બાળક તો ધર્મદેવ આમ નાનો દેખાય છે, કેવડી ઉંમર થઈ? તો કે 2.5 મહિનાના થયા. હોય નહીં, 2.5 મહિનાનું બાળક ઘોડિયામાંથી નીચે ઉતરી શકે નહીં. આ એની મેળે ઘોડિયામાંથી નીચે ઉતરી અને ચૂસણી લઈને અંદર બેઠા. ધર્મદેવ માનો ન માનો, આ તમારો બાળક છે એ સામાન્ય કોઈ બાળક નહીં, કાં કોઈક દેવતા હોય અને કાં કોઈક એવું મોટું તત્વ હોય. ધર્મદેવ મીડા હસવા કે એનું એક નહીં, આવી તો ઘણા પ્રસંગો બને છે, આજે 2.5 મહિનાથી હું જોઉં છું. વાત વાતની જગ્યાએ રહી ગઈ, વ્યવહારની વાત બંધ થઈ ગઈ, અને રામદયાળ કે દાદા હું જાઉં છું એમ કરી અને પારણા પાસે આવ્યા. પારણા પાસે આવી અને ઘનશ્યામ મહારાજ સૂતા હતા ને ત્યાં આમ જોયું, અને ઘનશ્યામ મહારાજે આમ ચૂસણી એક બાજુ મૂકીને સ્મિત કર્યું, હૈસા, પણ હૈસા અને તેજ નીકળ્યું, એવું તેજ દેખાણું રામદયાળને. રામદયાળની આંખો પોળી થઈ ગઈ, તેજના અંબાર થઈ ગયા. રામદેવ આના હૃદયનો ભક્તિભાવ હતો ને, જો આ બધા જે ભેગા થતા હોય છે ને એ એમને ન ભેગા થતા હોય, કંઈક પૂર્વના એવા સત્કર્મો હોય ત્યારે કોઈક સાધુ સંતોની સાથે આ ગુરુકુલમાં તમે આ વિદ્યાર્થીઓ જે ભણવા આવે છે એના પૂર્વના કંઈક પુણ્ય છે, એટલે એને આટલો સમય ભગવાનના મંદિરની અંદર ભગવાનના સાધુ સંતો ભગવાનના ભક્તોની સાથે રહેવા મળે છે. શાસ્ત્રીજી મહારાજની કથામાં સ્વામીએ વાત કરી છે કે આપણે બધા જે ભેગા થયા છે એ પૂર્વના એવા કંઈક બલિષ્ઠ કર્મો હશે ત્યારે આ યોગ થયો છે, એમનામાં યોગ ન થાય. આ રામદયાળનું આવવું ને એ વખતે જ ભગવાને આ ક્રિયા કરવી, એટલું તેજ નીકળ્યું. રામદયાળ આમ આનંદ વિભોર થઈ ગયા. અયોધ્યા પ્રસાદજી મહારાજ કહે છે કે એવા જોઈને ધર્મના બાળ પામો આશ્ચર્ય રામ દયાળ, એવા જોઈને ધર્મના બાળ પામો આશ્ચર્ય રામ દયાળ, સંકેલી લીધો તેજ સમૂહ જુઓ ગોવિંદની ગતિ ગોય, સંકેલી લીધો તેજ સમૂહ જુઓ ગતિ ગોયા જો ગોવિંદની ગતિ ગોયા. થોડીક વાર થઈ એટલે તેજ સંકેલાઈ ગયું, પણ રામ દયાળ બદલી ગયો હો ભાઈ, એના ગામ સુરવાલ ગયો. સુરવાળ એના પરિવારને વાત કરી કે આજે હું કંઈક અદ્ભુત દ્રશ્ય જોઈને આવ્યો છું. શું? કે કોઈક દેવતાએ જન્મ લીધો છે ભાઈ. ક્યાં? છપૈયાના ધરમદેવને ત્યાં. હજી 2.5 વર્ષના છે, મેં મારી સગી આંખે જોયા એ ઘોડિયામાંથી ઉતરા, નીચે ચાલીને બાખોડિયા પર ચૂસણી લઈને ઘોડિયામાં એની મેળે ચડ્યા. અને મને આશ્ચર્ય થયું, હું જોવા ગયો તો મને અતિશય તેજ દેખાણો, કોઈ દેવતા ભાઈ અવતાર લીધો છે, સામાન્ય બાળક નથી. સુરવાલ ગામની અંદર આ વાત વહેતી થઈ. ગામના લોકોને ઘણાને એવું થયું, આપણે પણ જઈએ. ધર્મદેવને આંગણે માણસો ખૂટતા નહોતા, એનું કારણ આ હતું. ભગવાનના આવા ચરિત્રો. એક દિવસ ભક્તિ માતા બપોરનું ભોજન કરવા માટે રસોડામાં બેઠા છે. છોટે ઘનશ્યામ, એને તો કઈ ભોજન કરવાનું નહોતું, એનું ભોજન તો બસ સ્તનપાન કરે. ઘનશ્યામ પૂડ્યા છે અને બરોબર ચંદનભાઈ આવેલા, એટલે ચંદનભાઈએ પેલા મહેમાન જમી લીધું ચંદનભાઈએ, અને માં જમવા બેઠા એટલે ચંદનભાઈ છે જે એક બે વાર માને પીરસી, અને પછી થોડીક વાર ઓસરીની આજુબાજુ આ માટા મારે, પાછા અંદર રસોડામાં આવે, બેન કાંઈ આપું આપું? ભક્તિ માતા કે નહીં, કાંઈ જરૂર નથી. ત્યાં આમ અજવાળું થયું એકદમ, એટલે ચંદનભાઈ આમ જોવા મળ્યા શું થયું, કારણ કે આને બધાને ખબર કંઈક આશ્ચર્ય, કંઈક નવીન. ધર્મદેવને આંગણે ક્યારેક ક્યારેક આવું નવીન થાય. ત્યાં આકાશમાંથી કોઈ દી ન જોયું હોય એવું વાહન વિમાન આવ્યું. વિમાન આવીને ધર્મદેવના ફળિયામાં ઉતર્યું. એમાંથી દેવતાઓ ઉતર્યા અને આવી, અને ઘનશ્યામ જ્યાં સૂતા હતા ત્યાં નજીક આવ્યા. ત્યાં ઘનશ્યામ બેઠા થયા, પારણામાં બેઠા થયા. એટલે આમ આ દેવતાઓ સામું જોઈને થોડુંક હસ્યા. દેવતાઓ અલગ અલગ કંઈક ભેટ લાવેલા એ ભગવાનને અર્પણ મીડા કરવા, અને પછી મુખ્ય દેવતા હતા ઇન્દ્ર, એણે આવી અને ભગવાનની આગળ મજરો કર્યો. એટલે એક્શનની સાથે ભગવાનનું પૂજન થાય અને ગાયન પણ એની સાથે હોય. ગાતા ગાતા સ્તુતિ કરતા કરતા ભગવાનનું પૂજન કર્યું. અને ભગવાન નાના હતા એટલે નાના બાળકને શું અર્પણ થાય તો કે નાની ગોદડી છે, પગમાં પહેરવાની પાવલિયું છે, જબલું છે, એવું અર્પણ થાય. ત્યાં મુગટ ને એવું બધું મોટી વસ્તુ ન હોય, તે સરસ મજાની રજાઈ નાની. ઈ ઇન્દ્ર મહારાજે ઘનશ્યામને ઓઢાડીને પછી મુજરો મેળા કરવા. આ ચંદનભાઈ જોઈને વિચાર કરે, આ કોણ હશે મારો આવું? એ તો આમ એકદમ બધું જોવામાં આમ લીન થઈ ગયા. ત્યાં તો બધા હળવે એકથી દેવતાઓ પાછા વળી અને વિમાનમાં બેસી, અને વિમાન આમ ઉપડ્યું, આમ જોઈ રહ્યા ક્યાં ગયું. આમ જોવે ત્યાં ભક્તિ માતા જમી અને ઘનશ્યામ મહારાજ પાસે ગયા. જોયું આવી સરસ ગોદડી ચંદનભાઈ તમે લઈ આવ્યા? ચંદનભાઈ કે ના, હું તો નથી લાવી. તો કે આ કોને ઓઢાડી? તો કે હમણાં બેન તમને વાત કરું, મને એમ થતું તો આગળ, પણ હમણાં જો આમ ગયું, એક મેં મારી સગી આંખે જોયું એક વિમાન ઉતર્યું, એમાંથી દેવતાઓ આવ્યા. એ કંઈક બોલતા હતા અને પૂજન કર્યું, એને ઓઢાડ્યું એવું લાગે છે, એની જ આ ઓઢાડેલી છે. ભક્તિ માતા કે હોય નહીં. તો કે મેં જોયું ને હમણાં, અને ત્યાં આમ કરીને ગોદડી લીધી, ત્યાં તો સરસ મજાના હાર ને એવું બધું પહેરાવેલું. ભક્તિ માતા કે બહુ સરસ. થોડીક વાર થઈ ત્યાં સુંદરીભાઈ આવ્યા અને બીજા મહિલાઓ આવ્યા, અને આમ ચંદનભાઈ તો કે જો મેં તમે કોઈ વિમાન જોયું કે નહીં? મેં વિમાન જોયું આજે. હે, આજે વિમાન આવ્યું તું. પૂછો પૂછો ભક્તિ માતાને પૂછ્યું. હે, તો કે આ મેં જોયું નથી, પણ આ આ બધું જો કોક દેવતાઓ દઈ ગયા. અને જો આવું આપણે ત્યાં આવી રજો હોય તો કે ના, આપણે ત્યાં ન હોય. ત્યાં તો મહિલાઓમાં મળી વાતું થવા, અને પછી તો બીજા મહિલાઓ ભેગા થઈ ગયા, અને એકા બીજા મહિલાઓમાં વાત જલ્દી ફેલાય. થોડીક વારમાં બધા ભેળા થઈ ગયા, અને સરસ મજાના ભગવાનના આગળના પ્રસંગો પણ મહિલાઓ મળ્યા વર્ણન કરવા. એને આપણે થોડા ગાઈ લઈએ. હે, ઇન્દ્ર મહારાજ ગાયને મુજરો કર્યો, તો આપણે પણ મહારાજના ચરિત્રો ગાઈએ. સખી ભક્તિ ધર્મ ના પુર મારે, ભક્તિ ધર્મ ના પુર મારે, સખી ભક્તિ ધર્મ ના પુર મારે, તાળીઓ સાથે ભક્તિ ધર્મ ના પુર મારે. હરી કરે છે સુંદર ખેલ, એ હરી કરે છે સુંદર ખેલ, મને પ્યારો લાગે છે કુંવર ધર્મ નો રે, મને પ્યારો લાગે રે કુંવર ધર્મ નો રે. હે સખી, હે બેનપણીઓ, ઈ કઈક એવા કઈક નવીન નવીન ચરિત્રો કરે છે, બહુ વાલા લાગે છે. હે, એવા રૂપાળા છે, એવા લટકાળા છે, અને એવા અદ્ભુત ચરિત્રો કરે છે, એટલે બહુ વાલા લાગે છે. હે વાલો શોભે છે અતિ રણી આમણા રે, હે વાલો શોભે છે અતિ રણી આમણા રે, હે વાલો શોભે છે અતિ રણી આમણા, વાલો શોભે છે અતિ રણી આમણા. હે કરે ખ્યાલ ના વિનયલ બેલ, મને ખ્યારો લાગે છે કુંવર ધર્મ નો રે, કરે ભગવાન એવા ચરિત્રો કરે છે. પછી એક એક ચરિત્રોની વાતો કરે મહિલાઓ, કે આવું આવું થયું તું. ખાલી દેવતાઓની સામે આવે એમ નહીં, આપણે જઈએ ને તો આપણને જોવે ને એટલે એવા બાખડિયા ભેર આવે, અને એવું આપણી સામે હશે કે આપણે તેડી લેવાનું મન થાય, અને તેડા પછી એવા જાણે આપણો પોતાનો જ દીકરો હોય એવું હેત બતાવે. હે ભાઈ, કોકનું છોકરું એની મામા હેત હોય, આપણામાં હેત હોય, પણ કોણ જાણે શું હોય, અને પારકું લાગતું જ નથી. હે વાલો આવે છે સન્મુખ હેરતા રે, વાલો આવે છે સન્મુખ હેરતા રે, વાલો આવે છે સન્મુખ હેરતા રે. હે મારા નિરખી ને નેણ ઠરેલ, મને પ્યારો લાગે છે કુંવર ધર્મ નો રે, મારા નિરખી ને નેણ ઠરેલ, મને પ્યારો લાગે છે કુંવર ધર્મ નો રે. ભાઈ આખો ફરી જાયો, અને એટલે તો આપણા ઇતિહાસમાં લખેલું છે કે ધર્મદેવને આંગણે મહિલાઓની એટલી ભીડ રહેતી કે ભક્તિ માતાને રમાડવાનો અવકાશ મળતો નહીં. કાંઈ પણ બાને મહિલાઓ આવે, ભક્તિ માતા કે અલી એટલા સાંજના સમયે આવે, વાળું કરવાનો સમય નહીં, તો વાળું કરવાનો સમય સમાજમાં બહુ કોઈ જાય નહીં, કોઈ નહીં કરે, પણ ત્યારે પહોંચે. એટલે કે અલી શું આવી, ગાય દોવા લાગુ હાલો ને, ગાય દોવાને મિશે. ગાય તો એક બાજુ દોવાઈ જાય, પણ આ ઘનશ્યામને રમાડવા લાગી જાય. એટલે ભક્તિ માતાને ધ્યાન બહુ રાખવું પડતું, ક્યારે કોણ તેડીને વિયા જાય કઈ નક્કી નહીં. હે સખી અવધ પ્રસાદ ના નાથ ને રે, હે સખી અવધ પ્રસાદ ના નાથ ને રે, ઘણી વખત પાણી ભરવા જતા હોય, કઈ ઘરે નળ નહોતા આવતા ત્યારે, પાણી ભરવા જાય અને ધર્મદેવ ના દરવાજા ની આગળ થી નીકળે ઘનશ્યામ યાદ આવે તો મારું એમ થાય આયલ ને જોયા, એટલે બેડું દરવાજે મૂકીને જોવા જાય ભૂલાય જ જાય પાણી ભરવા નીકળ્યા છે, અને રમાડવામાં લાગી જાય તો ટંક બપર થઈ જાય. સખી અવધ પ્રસાદ ના નાથ ને રે, અવધ પ્રસાદ ના નાથ ને રે, જોઈ ભરવી ભૂલી જળ હેલ મને, પ્યારો લાગે છે કુંવર ધર્મ નો રે, જોઈ ભરવી ભૂલી જળ હેલ મને, પ્યારો લાગે છે કુંવર ધર્મ નો રે, મને પ્યારો લાગે છે કુંવર ધર્મ નો રે, પ્યારો લાગે છે કુંવર ધર્મ નો રે. બધાયને વાલા લાગે અહીંયા હોય એવા ઘનશ્યામ અને આવા ચરિત્ર કરતા હોય તો આપણે વાલા ન લાગે? લાગે. પુષ્ટિ માર્ગની અંદર બાલ સ્વરૂપ કૃષ્ણલાલનું પૂજન વધારે થાય એનું કારણ બાલ સ્વરૂપ છે ભગવાન, બહુ વાલા લાગે. નિત નવા કંઈક આવા પ્રસંગો બને છે. એક દિવસ એવું બન્યું સ્વામી કે ધર્મદેવ પણ આમ ઘેરે હતા, રામપ્રતાપભાઈ પણ હતા, ભક્તિમાતા પણ હતા અને મહેમાનો પણ હતા. એ વખતે ઓચિંતાના માણસની કલ્પનામાં ન આવે એવા એક પુરુષ ઊંચા, એટલે આમ ઠીકાઠીક 10-12 ફૂટની ઊંચાઈ હોય એવા, મોટું પેટ, ઉદર મોટું, મોટું ખરું પણ શોભે એવું, એમ ઘણા પેટ મોટું હોય પણ શોભે નહીં, પણ આ શોભે એવું મોટું પેટ, અને માથે જટાજૂટ બાંધેલી, પણ એ જટા એવી બાંધેલી કે જાણે મુગટ હોય ને એવી શોભે, એવી મોટી લાંબી આંખો, અને એના ચહેરા ઉપર દેવતાઓને હોય ને એવું હાસ્ય, દિવ્ય વસ્ત્રો ધારણ કરેલા. આંગણે આવ્યા, આવીને ધર્મદેવની અરે કોઈની અરે વાતચીત કાંઈ નહીં, ધર્મદેવ ઊભા થયા એને એમ કે કોણ આવ્યું તો હું સ્વાગત કરું, પણ કાંઈ નહીં, સીધા આવી અને ઘનશ્યામ મહારાજ પારણામાં બેઠા હતા, ઘનશ્યામ મહારાજની સામે ઊભા રહી ગયા, ઊભા રહીને આમ હાથ જોડી અને વંદન કર્યા. ઘનશ્યામે પણ સામું આમ માથું કર્યું, વંદન કરી અને સીધા જાણે કંઈક કામકાજ માટે એની પાસે જ આવી વાતચીત શરૂ કરી. ઘનશ્યામ મહારાજ હજી નાના છે, 3 મહિનાના પણ નથી થયા, એમ હોકારો દેતા છે, હા કરતા છે, ઓલા કહેતા છે પ્રભુ તમે પુરુષોત્તમ નારાયણ છો, તમે પધાર્યા છો, બધાય તમને મળવા માટે તમને વંદન કરવા તો આવે છે ને. ઘનશ્યામ કહો હા પડતા છે, એમ કરીને ઘણો સમય સુધી કઈક એવી વાત કરી. વાત કર્યા પછી પોતે દોરી લાવેલા, રેશમી, એવી સરસ રેશમી દોરી, એ દોરી ઘનશ્યામ મહારાજના પારણીએ બાંધી, અને એવું સરસ કઈક અકળ રમોકડું લાવેલા, એ રમોકડું ભગવાનના હાથમાં આપ્યું. ભગવાન એ રમોકડાથી મીડા રમવા, અને આ સીધા સીધા ચાલતા ફળિયાથી બહાર નીકળી, દરવાજાથી બહાર નીકળી અને ધર્મદેવની પાછળ ચાલ્યા, પણ ત્યાં તો આકાશ માર્ગે જતા રહ્યા. ધર્મદેવ વિચાર કરે, રામપ્રતાપ કે પિતાજી આ કોણ હતું, આપણે કોઈ દી આવા એટલા ઊંચા વ્યક્તિને જોયા નથી, લાગે છે કોક ઋષિ જેવા માથે જટા, પણ મારા વસ્ત્રો જોતા ઋષિ નથી લાગતા, વસ્ત્રો તો દેવતા જેવા, અને આપણી સાથે કઈ વાતચીત નહીં, કઈ નહીં, આપણે અજાણ્યા પ્રદેશના હોય એની જેમ જ, અને એ બે કઈક જાણીતા હોય એમ વાત કરીને નીકળી ગયા. શું હશે ચર્ચા ચાલી? ધર્મદેવ કે કોણ હોય મારું કેળું નહીં, આવું તો આપણે વર્ણન બહુ સાંભળ્યું નથી કે જાણ્યું નથી, આ કોણ હશે? બન્યું એવું, ત્યાંથી આ કોઈક મહાપુરુષ નીકળી તો ગયા, પણ અગિયા ગામ, છપૈયાથી થોડું દૂર અગિયા ગામ છે, એ અગિયા ગામની અંદર એક રામદત્ત નામે બહુ દૈવી જીવ, ભગવાનનો ભક્ત હશે. ઈ બ્રાહ્મણ ત્યાંનું તળાવ એમાં સ્નાન કરતો હતો. આપણી સભામાં પૂજ્યપાદ નારાયણ પ્રસાદ દાસજી સ્વામી પધાર્યા છે. તાલીઓથી સ્વામીનું સ્વાગત કરો. એ આ રામદત્ત બરોબર સ્નાન કરે અને એને આ જ પુરુષને જોયા એટલે રામદત્ત પેલા તો ડરી ગયો, આ કોણ આવ્યું એમ ચિંતાનું. પેલા પુરુષ કે ડરમાં તને દર્શન દેવા આવ્યો છું. તો કે આપ કોણ છો? તો કે હું વૈરાજ પુરુષ છું. ઓ વૈરાજ પુરુષ! આમ આફરીને થઈ ગયો, પગમાં પડી ગયો કે વાહ હું ધનભાગી, મને આપના દર્શન થયા. તો કે તને કેવા આવ્યો છો? છપૈયા ગામની અંદર ધર્મદેવ બ્રાહ્મણને ઓળખશો? તો કે હા, બહુ વિદ્વાન છે, એને ત્યાં સાક્ષાત અક્ષરધામના ધણીએ અવતરણ થયું છે એનું, એની પાસે હું આવ્યો હતો. તું રહી ન જાને એટલે તને અહીં હું કેવા આવ્યો છું, દર્શન કરી આવજે એના. આમ કહી અને વૈરાજ પુરુષ અદ્રશ્ય થઈ ગયા. હવે રામદત્ત ઘરે પૂછવા જાય કે હું જાઉં એમ. સીધા ત્યાંથી રામદત્ત ચાલતા ચાલતા છપૈયાની અંદર આવ્યા. છપૈયાની અંદર આવીને ધર્મદેવને વાત કરી કે તમારે ત્યાં કોઈ આવો દિવ્ય પુરુષ આવ્યા હતા? તો કે હા. તમને કેમ ખબર? તો કે મને પણ એ દિવ્ય પુરુષે દર્શન દીધા. તો કે કોણ હતા? તો કે વૈરાજ પુરુષ હતા. હે રામ પ્રતાપ, જો આ રામદત્ત એ વાત કરે છે, વૈરાજ પુરુષ હતા, આપણા આંગણે વૈરાજ પુરુષ આવ્યા હતા. હા, પણ એ વૈરાજ પુરુષે વાત કરી છે એટલે હું તમારે ઘરે આવ્યો છું કે તમારે ત્યાં તમારા જે દીકરા નાના દીકરા છે ને એ સાક્ષાત અક્ષરધામના ધણી સ્વયં પુરુષોત્તમ નારાયણ છે. હે ધર્મદેવની આંખના ખૂણા પીના થઈ ગયા. એટલે રામ પ્રતાપ, આપણે જે જોઈએ છે ને, આવું જે દેખાય છે ને, એને લીધે છે. તો કે ધર્મદેવ મને એના દર્શન કરાવો. રામદત્તને ધર્મદેવ લઈને આવ્યા છે. પારણામાં પ્રભુ પોઈઢા હતા. ધર્મદેવના એ પુત્ર છે, છતાં ધર્મદેવનું હૃદય આજે નમી ગયું છે, નતમસ્તક થઈ ગયા. અને એ રામદત્ત ભગવાનના પગમાં પડીને આંખમાંથી દડ દડ આંસુ મેળા પડવા. અને એ વખતે રામદત્તની ભક્તિ કયો, કે ભક્તિ કે ભગવાનની કરુણા કયો, કે જે કયો તે, પણ એ વખતે ભગવાનના શરીરમાંથી તેજ નીકળ્યું અને ચતુર્ભુજ રૂપે એ ઘનશ્યામના એ રામદત્તને દર્શન થયા છે. રામદત્ત ભાવ વિભોર થઈ ગયો છે, ભગવાનની સામે હાથ જોડીને આંખમાંથી દડ દડ આંસુ પડે છે. અને એના હૃદયમાંથી કંઈક આવા શબ્દો નીકળ્યા છે. એના શબ્દોના ભાવનું એક કીર્તન લઈએ. છપૈયા કે નિવાસી નમુ બાર બાર હું, નમુ બાર બાર હું, આયો શરણ તિહાર શ્રીજી તાર તાર. છપૈયા કે નિવાસી નમુ બાર બાર હું, નમુ બાર બાર હું, આયો શરણ તિહાર શ્રીજી તાર તાર. હે ભગવાન, હે પરમાત્મા, મારો જન્મ તો અગિયા ગામમાં થયો છે, તમે પ્રભુ છપૈયા ગામમાં પ્રગટ થયા છો, પણ આજે મારી ઉપર કરુણા કરી કે મને આપના દર્શન થયા છે. છપૈયા કે નિવાસી નમો બાર બાર હું, નમો બાર બાર હું, આયો શરણ તિહાર શ્રી તાર તાર તો. છપૈયા કે નિવાસી નમો બાર બાર હું, નમો બાર બાર હું, આયો શરણ તિહાર શ્રી તાર તાર તો. આયો શરણ તિહારી શ્રી તાર તાર તો. આયો શરણ તિહારી શ્રી તાર તાર તો. ભક્તો કો શ્રીજી તુમને નિરાશ ના કિયા, માગા જીને જો ચાહ વરદાન દે દિયા. ભક્તો કો શ્રીજી તુમને નિરાશ ના કિયા, માગા જીને જો ચાહ વરદાન દે દિયા. ભગવાન, તમે તમારા ભક્તોને ક્યારે નિરાશ નથી કર્યા, જે માંગ્યું એ વરદાન તમે આપ્યું છે, અને પ્રભુ ભક્ત ક્યારે બીજું માંગતો નથી. દી ભુક્તિ મુક્તિ સાથ મેં કિતના ઉદાર તું, કિતના ઉદાર તું, આયો શરણ તિહાર શ્રી જે તર તર હે ભગવાન, આજે હું તમારે શરણે આવ્યો છું, બસ મને તમારી ભક્તિ મળે આમ કહી અને ધર્મદેવને પણ હાથ મિલાવી વંદન કરી અને સજળ નેત્રે રામદત્તે વિદાય લીધી. ધર્મદેવ વિચારમાં પડી ગયા છે કે ઓહો, એને વૃંદાવનનું એ દ્રશ્ય યાદ આવ્યું કે વૃંદાવનની અંદર જ્યારે અમને દુઃખો પડ્યા ત્યારે હનુમાનજી મહારાજે કહ્યું ને, અમે વૃંદાવનમાં આરાધના કરવા ગયા ત્યારે સાક્ષાત પરમાત્માએ દર્શન દઈને કીધું હતું કે હું તમારે ત્યાં પ્રગટ થઈશ, એ જ આ છે. પણ આ લોકના વ્યવહારો એવા છે કે ભૂલાઈ જાય છે, એ મોટી ઘાટી છે. આપણામાં નાસ્તિકતા આવી જાય છે. સંતોની સાથે રહીએ, સંતોનો મહિમા સમજીને સંતોની પાસે આવ્યા હોય અને પાસે આવીને વ્યવહારમાં જોડાઈ જઈએ અને પછી સંતોનો જે મહિમા હોય એવો રહીએ નહીં. માયા આપણને ભૂલાવી દે છે. ધર્મદેવને આ વિચાર આવ્યો, પણ ભગવાન વિચાર કરે, મા બાપને માતા પિતાને જો મારામાં દિવ્ય ભાવ જ રહેશે તો મારું સુખ નહીં લઈ શકે. એટલે ભગવાન પાછું એવું કંઈક ચરિત્ર કરે કે પાછું ભૂલાઈ જાય બધું. હો, એક દિવસની વાત, અયોધ્યા પ્રસાદજી મહારાજ કહે છે, એક દિવસ ઘનશ્યામ મહારાજને પારણામાં પોડાડેલા, ભક્તિ માતા ઘરમાં ગયા, ઘૂઘરો હતો ભગવાનને રમવાનો, પણ ભગવાન મનુષ્ય ચરિત્ર કરે ને એટલે ઘૂઘરો મેળા ચૂસવા, ઘૂઘરો મોઢામાં નાખે ને ચૂસે એટલે ભક્તિ માતા ક્યાં લાગી જાય, એટલે પારણિયામાં ઉપર ઘૂઘરો બાંધી દીધો કે આંબી અગે નહીં, કારણ કે હજી ઊભા થઈને ચાલતા તો નહોતા, નહીં તો પારણામાં ઊભા થાય અને ઘૂઘરો લઈ લે. પણ ઘૂઘરો ઊંચો બાંધી દીધો કે ઘનશ્યામ આંબી ન શકે. અને ભક્તિ માતા તો ઓરડામાં જતા રહ્યા, ત્યાં ફરીથી ઘૂઘરાનો અવાજ મળ્યો આવવા. ભક્તિ માતા કે આ ઘૂઘરો ત્યાં આવીને જોવે ત્યાં તો ઘનશ્યામ મહારાજ ઘૂઘરો પાછા મેળા ચૂસવા. ભક્તિ માતા કે આ ઘૂઘરો કોને છોડી દીધો ઘનશ્યામને? કોણ હતું? ધર્મદેવ બેઠા હતા દૂર. ધર્મદેવ કે એને હાથે છોડી લીધો. ભક્તિ માતા કે પણ મેં તો ઉપર બાંધો હતો. તો કે હમણાં એને હાથ લાંબા કરીને છોડી લીધો. એમ વાત કરતા કરતા ધર્મદેવ નજીક આવ્યા. ભક્તિ માતા કે ખરેખર? તો કે હા, મેં મારી સગી આંખે જોયું, એને બે હાથ લાંબા કરીને ઘૂઘરો છોડી લીધો અને મેળા ચૂસવા. ભક્તિ માતા કે હે? ઘનશ્યામ મહારાજ આમ આંખ વીછીને થોડુંક સ્મિત કરીને પાછો ઘૂઘરો માતાના હાથમાં દઈ દીધો. એક દિવસ ભક્તિ માતા ઘનશ્યામ મહારાજને સ્તનપાન કરાવતા હતા. સ્તનપાન કરાવી અને ખોળામાં બેસાયરા અને ત્યાં બાજુમાંથી ચકલી નીકળી. જૂના જમાનો, ચકલા બહુ હતા. હવે ચકલા ને કાગડા વ્યા ગયા, ટાવર આવ્યા ને ઓલા મોટા મોટા, એટલે તો ચકલી બરોબર ત્યાંથી આમ ફર કરતી ઉડીને ગઈ એટલે ઘનશ્યામ આમ ઝસકી ગયા. ઝસકી ગયા એટલે ભક્તિ માતા કે માળી, એની ભાષામાં રોઈ જે શબ્દ વપરાતો અહીં, જે મારા ઘનશ્યામને બી ઉરાયો એમ કરીને ઘનશ્યામને આમ મેળા આમ થપથપાવા કે ઘનશ્યામ ડરી ગયા. ઘનશ્યામ મહારાજ બોલ્યા, ત્રણ વર્ષનું બાળક બોલ્યું, પુરુષોત્તમ જી અમે છીએ, લ્યો ને સાચે સાચું અમે કહીએ પુરુષોત્તમ જી અમે છીએ લ્યો ને સાચે સાચું અમે કહીએ ભક્તિ માતા જોઈ રહ્યા લે હા તો બોલે છે હે નહીં તો નાનું બાળક બોલે કેવું ત્રણ મહિનાનું બાળક અને આ તો ચોખે ચોખી વાત કરી કે અમે ડર્યા નથી અમે કોઈથી ડરી નહીં હે આ તો નાટક કરી છે અમે કોઈથી ન ડરી અમે તો સાક્ષાત પુરુષોત્તમ છીએ પુરુષોત્તમ જી અમે છીએ યોને સાચે સાચું અમે કહીએ પુરુષોત્તમ જી અમે છીએ યોને સાચે સાચું અમે કહીએ ભક્તિ ધર્મ તમે છો મા બાપ મોટા ભાઈ જય રામ પ્રતાપ ભક્તિ ધર્મ તમે છો મા બાપ મોટા ભાઈ જય રામ પ્રતાપ એ છે શેષ તણો અવતાર એમાં કાંઈ નથી ફેરફાર એ છે શેષ તણો અવતાર તમે બે માતા પિતા તમે ધર્મ પ્રજાપતિ અને મૂર્તિ દેવીના અવતાર છો અને જે આ મોટા ભાઈ છે ને એ શેષના અવતાર છે અમે તમારે ત્યાં આવ્યા છીએ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે માટે માં એમ તમારે બી ન જવું કે અમે ડરી જઈશું હવે નાનામાં ખોળામાં સૂતેલું બાળક આવી વાત કરે હા એ માની દશા ત્યારે શું થઈ હશે કોઈ કે સ્વામિનારાયણ ભગવાન ભગવાન કેમ છે ભક્તિ માતાને જઈને પૂછો કે ભગવાન છે કે નહીં તો એ કહેશે કે હા ત્રણ મહિનાનું બાળક મારી સામે આવી વાતો કરે એકથી એક ચરિત્રો ચડિયાતા છે અદ્ભુત ચરિત્રો છે એક દિવસની ઘટના અયોધ્યા પ્રસાદજી મહારાજ સંભળાવે છે હે ભક્તિ માતા ભગવાનને રમાડતા હતા રમાડતા રમાડતા આમ હાથની હથોળીઓ જોવે પછી નાની નાની ભગવાનની પગલી હે નાના નાના ચરણ ચરણ આમ હાથમાં લે ચરણમાં આમ ગલીગલી કરે એટલે ઘનશ્યામ મહારાજ આમ પગ લઈને માતાની સાથે આનંદ કરે એમાં માની નજર ગઈ ચિહ્નો જોયા ચરણમાં એટલે બેઠા બેઠા વિચારે કે આ શું છે આ રીતની રેખા અને આ બધું શું હશે ચરણમાં અને હાથમાં રેખાઓ એટલે ધર્મદેવને વાત કરી ધર્મદેવ ઓસરીમાં બેઠા હતા બાજુમાં રામપ્રતાપ બેઠા હતા કે જો તો આ આ મને તો બહુ ખબર નથી આ શું છે ધર્મદેવ નજીક આવ્યા ધર્મદેવ પણ જોવા લાગ્યા ચરણમાં તા ચરણમાં ચિહ્નો દેખાણા એટલે કે આવું આ તો જવનું ચિહ્ન છે આ જાંબુનું ચિહ્ન છે આ વજ્રનું ચિહ્ન છે આ બહુ ભાગ્યશાળી કહેવાય બહુ દિવ્ય પુરુષો ઉત્તમ પુરુષો એના ચરણમાં આવા બધા ચિહ્નો એમ કરીને બધા ચિહ્નો જોતા જાય ને ભક્તિ માતા બતાવતા જાય કે આ શું છે તો કે આ શું છે ત્યારે રામ પ્રતાપભાઈ આમ જોયું કે જોવા દે તો કેવું હોય વજ્રનું ચિહ્ન ધર્મદેવ કીધું શાસ્ત્રોમાં આવું લખ્યું છે આ દેખાય ને આ વજ્રનું ચિહ્ન છે આમ ત્રણેય જોવે ઘનશ્યામ મહારાજ ત્રણેય સામુ જોવે છે જોતા જોતા ચરણમાંથી એવું તેજ નીકળ્યું અને એ તેજને લીધે રામ પ્રતાપભાઈ આમ પડી ગયા ધર્મદેવ જ્યાં બેઠા હતા ત્યાં જ ડળી ગયા અને ભક્તિ માતા દિવાલની બાજુમાં બેઠા ત્યાં આમ ત્રણેયને સમાધિ થઈ ગઈ અને સમાધિની અંદર ત્રણેય ગયા એને શ્વેતદીપ ધામ દેખાણું અને શ્વેતદીપ ધામની અંદર એવા દિવ્ય વૃક્ષો એવા સરસ દિવ્ય મુક્તો કોઈ શ્યામ વર્ણના કોઈ શ્વેત વર્ણના એના શરીરમાંથી એવા તેજ નીકળે કોઈ ચતુર્ભુજ કોઈ દ્વિભુજ આ નિરન મુક્તોને જોયા એકદમ ભાવિભોર થઈ ગયા ધર્મદેવ કારણ કે એને શાસ્ત્રોમાં વાંચેલું આ કથાઓ રામ પ્રતાપભાઈ જોઈ રહ્યા કોણ છે પણ એવી પરમ શાંતિ, એવી સરસ સુગંધ શ્વેત દીપ જોયું અને એના કેન્દ્રની અંદર જોઈ ત્યાં સાક્ષાત વાસુદેવ ભગવાન શ્વેત દીપ વાસી એના દર્શન થયા. વાસુદેવ ભગવાને બહુ પ્રેમથી ધર્મદેવ ભક્તિદેવી અને રામ પ્રતાપભાઈને બોલાવ્યા અને બાજુમાં બેસાડ્યા. તમે ઓળખા? હા પ્રભુ, અમે ભાગ્યશાળી આપના દર્શન થયા. ભાગ્યશાળી તો પહેલેથી છો, તમારે ત્યાં સાક્ષાત પુરુષોત્તમ નારાયણ જે અક્ષરધામના ધણી છે, તમારા પુત્ર છે, એના તમે ચરણના ચિહ્નોના દર્શન કરતા હતા ને, એ ફળને લીધે તમે ત્યારે અહીંયા આવ્યા છો. તમે અતિ ભાગ્યશાળી છો. આમ જ્યાં કીધું, ત્રણેયની સમાધિ ઉતરી અને જોવે ત્યાં તો ઘનશ્યામ બેઠા બેઠા ત્રણેયની સામુ જોઈને હશે. હા, ભક્તિ માતા એકદમ તેડી લીધા છે વાલમેળા કરવા. ધર્મદેવ મનોમન વંદી પડ્યા. રામ પ્રતાપભાઈનો ગર્વ ઉતરી ગયો મોટા ભાઈ તરીકેનો, કે આ તો ખરેખર ભગવાન છે. છેલ્લું એક ચરિત્ર આજે લઈ લઈએ. ભગવાનના ચરિત્રો હજી 3 મહિનાના ચરિત્રો છે. ભગવાન તો 11 વર્ષ સુધી છપૈયા માર્યા છે. એક દિવસની ઘટના, ભક્તિ માતાને તાવ આવ્યો, શરીરે જ્વર આવ્યો છે. ઘનશ્યામ મહારાજ પારણામાં પોઢ્યા છે અને ઘનશ્યામ મહારાજે માને કહ્યું, માં અમને ભૂખ લાગી છે, એની ભાષામાં કહ્યું, માં મને ભૂખ લાગી છે, એમ કરીને રડવા માંડ્યા. એટલે ભક્તિ માતા આવ્યા જ, ઘનશ્યામને પારણામાંથી લીધા, સ્તનપાન કરાવવા જાય પણ તાવને લીધે જ્વરને લીધે સ્તનપાન ન કરાવી શકા. ઘનશ્યામ મહારાજને સ્તનપાન ન કરાવી શકા એટલે માને એમથી વરર ઘનશ્યામ ભૂખાર્યા આજે, હે સ્તનમાં દૂધ નથી. માતાએ પારણામાં પોઢાડ્યા, દુઃખ તો થયું પણ કે થોડીક વાર હિંચકાવું, મને તાવ ઉતરી જાય તો ફરીથી ભગવાનને સ્તનપાન કરાવીશ, પુત્રને સ્તનપાન કરાવીશ, એમ કરીને મેળા હિંચકાવા. માં બાજુમાં સૂઈ ગયા, બહુ તાવ છે એટલે. પણ હિંચકાવતા હિંચકાવતા ઘનશ્યામ તો રડે છે, માં ભૂખ લાગી, માં ભૂખ લાગી છે, જે એની ભાષામાં નાનું બાળક બોલે. માને અતિ તાવ ચડ્યો એટલે ઊંઘ આવી ગઈ. માને હવે અવાજ નથી સંભળાતો પણ રામ પ્રતાપે અવાજ સાંભળ્યો, મોટા ભાઈ એ આવ્યા, એ મેળા હિંચકાવા. ઘનશ્યામ કે ભૂખ લાગી છે. રામ પ્રતાપ ભાઈ કે માં નથી, હે દીદી અહીંયા નથી. એ પ્રદેશમાં માને દીદી કહેતા હશે એટલે ચરિત્રમાં દીદી શબ્દ હોય, અહીંયા આ પ્રદેશમાં દીદી એટલે બેન. તો કે માં નથી, ગયા છે બહાર, સુઈ જાઓ, એમ કરીને થોડીક વાર હિંચકાવી અને ઘનશ્યામ મહારાજ તો પછી સુઈ ગયા. રામ પ્રતાપભાઈ કે હવે સ્નાન કર્યો, એમ કરીને સ્નાન કરવા નીકળ્યા. ઘનશ્યામ મહારાજ વિચાર કરે, માને તાવ આવ્યો છે અને ભાઈ ખોટું બોલીને સમજાવીને વ્યા ગયા, ભલે ગયા, વાંધો નહીં, મારી એક જ માં થોડી છે, ઘણી છે. સંકલ્પ કર્યો અને એ વખતે આકાશમાંથી દિવ્ય દ્વાદશ માતાઓ, 12 માતાઓ, શ્રદ્ધા મૈત્રી વગેરે ધર્મ પ્રજાપતિના પત્ની એ આવ્યા છે. ઘનશ્યામ મહારાજને પારણામાંથી લીધા અને બધાયને એવો ભાવ છે કે હું ભગવાનને સ્તનપાન કરાવું અને ભગવાને 12 સ્વરૂપ ધારણ કર્યા અને 12 માતાઓનું સ્તનપાન મળ્યા કરવા. એ વખતે ધર્મદેવ આવી અને પોતે જે અધ્યયન કરતા હતા ત્યાં ઓટલા ઉપર પુસ્તકને ત્યાં હતું ત્યાં બેસીને મળ્યા વાંચવા. પણ એની નજર ગઈ કે આટલી બધી બાયુ કોણ આવ્યા છે, આટલી બધી મહિલાઓ કોણ આવ્યા છે, હશે કોઈક મહેમાનો હશે ત્યાં બેઠા છે. ઘનશ્યામના માતા દેખાતા નથી, સુઈ ગયા હશે, શું હશે, બીમાર હતા, આમ વિચાર કરે છે ધર્મદેવ. આમ નજીક મહેમાનો આવ્યા હોય તો કોઈ ઘરમાં ન હોય તો હશે જે, એટલે નજીક આમ ઊભા થઈને કે જોઈ આવું શું છે, એમ કરીને આમ જ્યાં ઊભા થયા એટલે જે 12 માતાઓ હતી એમાંથી મોટાભાગના માતાઓ અદૃશ્ય થઈ ગયા. એક શ્રદ્ધા દેવી રહ્યા, એ સ્તનપાન કરાવતા હતા. પણ ત્યાં ભક્તિ માતાની ઊંઘ ઉડી, ભક્તિ માતા બેઠા થયા એટલે શ્રદ્ધા દેવીએ ઘનશ્યામને પારણામાં પધરાવી અને સીધા જ આમ હાલતા થઈ ગયા. ધર્મદેવ જોવે એ મહિલાઓ નીકળી ગયા દરવાજા બહાર. ધર્મદેવ આવ્યા કે દેવી કોણ મહિલાઓ કોણ હતા? ઘણા બધા હતા. તો કે આવ્યા હશે કોક બાયું બધા? તો કે ના, એના તો એવા દિવ્ય વસ્ત્રો હતા, બહુ કિંમતી વસ્ત્રો પહેરેલા હતા. ભક્તિ માતા પણ વિચાર કરે. એમાં સુરજાબાઈ આવ્યા. સુરજાબાઈ ને પૂછ્યું, તમે આવ્યા હતા હમણાં? હમણાં હું આગળ જાગી ત્યારે કોક ઘનશ્યામ ને આમાં બે સાર્યા સુર આવ્યા, એ મેં થોડુંક જોયું, તમે હતા? તો કે ના, હું તો નથી. તો કે તો કોણ હશે? કોઈ દેવતાઓ આવ્યા હશે? આમ વિચાર કરે ને એ વખતે બરોબર રામ પ્રતાપભાઈ સ્નાન કરીને પાછા વળ્યા અને એને આ દ્વાદશ માતાઓના દર્શન થયા. એ બારેય માતાઓને જોયા એટલે રામ પ્રતાપભાઈએ પૂછ્યું, ક્યાંથી આવો છો? તો કે અમે તમારા 12 માતા છીએ, તમારા ભાઈ ભૂખ્યા થયા હતા ને એવા ઘનશ્યામને અમે સ્તનપાન કરાવવા ગયા હતા. આમ કહીને આકાશમાં અદ્રશ્ય રામ પ્રતાપ દોડતા આવ્યા કે માં માં એ કોઈ બાઈઓ આવ્યા હતા? કોણ હતા? તો કે માં એને વાત કરી કે અમે દ્વાદશ માતાઓ હતા. ધર્મદેવ કે એમ કઈ રીતે? ક્યાં ગયા એ? તો કે એ તો આકાશ માર્ગ કેવી આવી ગયા. ધર્મદેવ કે હશે. અને એ વખતે સુરજાબાઈ પણ આ બધું સાંભળતા હતા અને સુરજાબાઈ વિચાર કરે, ઓહો હો આવા ચમત્કાર. ભક્તિ માતા સુરજાબાઈ બધી મહિલાઓમાં ચર્ચાઓ થવા લાગી કે ઘનશ્યામને 12 દિવ્ય માતાઓ સ્તનપાન કરાવવા આવ્યા અને ભક્તિ માતાએ ઘનશ્યામના પેટ ઉપર જોયું તો ધરાયેલા હતા. આવી એક નહીં, આવી અનેક ઘટનાઓ ઘટે છે. એને લીધે સ્વામિનારાયણ ભગવાન આપણે ભગવાન કહીએ છીએ. એમને માય સિંહાસનમાં નથી બેઠા, હે એનો કાલે પાટોત્સવ આપણે ઉજવવાના છે, એમને નથી ઉજવતા. નાનપણથી મોટા થયા હોય તો ઘણા એમ બોલે હે કે સ્વામિનારાયણે કઈક સાધના કરી હશે કે એ સાધનાની સિદ્ધિને લીધે ઐશ્વર્ય બતાવતા હોય, પણ અહીંયા હજીભાઈ 3 મહિનાનું બાળક છે, એને હું સાધના કરી હોય? સ્વયં સિદ્ધ છે, સહજાનંદ છે, એનામાંથી અંદરથી આવે છે. આ કોઈ સાધનાની બીજાની માંગેલી શક્તિ નથી, એની પોતાની શક્તિ છે. અને એની પોતાની શક્તિ છે એને લીધે અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા પાળનારા, શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવનારા અને સ્વામિનારાયણ ભગવાનનું મિશન આગળ વધારનારા સંતોમાં તાકાત છે કે આશીર્વાદ આપીને એના આશીર્વાદ ફળે છે. હે એનું કારણ આ ભગવાનના સ્વયં સિદ્ધ ઐશ્વર્યો છે. એક નહીં અનેક ઐશ્વર્યો પરમાત્માએ કર્યા છે. આજે આ તૃતીય દિવસ છે, કાલે ભગવાનનો પાટોત્સવ છે. તો આ 3 દિવસની કથા ઘનશ્યામના ચરણમાં સમર્પિત કરીએ. સમય અવકાશ હશે, ભવિષ્યની અંદર જો આગળના ચરિત્રો ગાવાનું મોકો મળશે તો ચોક્કસ આ ચરિત્રોને આપણે આગળ વધારીશું. અહીંયા આજની કથાને વિરામ આપીએ છીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, ઘનશ્યામ મહારાજની જય. 2 મિનિટ ઝડપથી ધૂન અને પછી આગળનો કાર્યક્રમ. રહેવું પૂજ્ય નંદકિશોર સ્વામીએ. હવે આપણે સંતોના ભજન તરફ જવું છે, તો અહીંયા આપણા પ્રથમ પાટોત્સવ નિમિત્તે ભાવભર્યું આમંત્રણ સ્વીકારીને સંતો ઉપસ્થિત છે, ત્યારે સૌ પ્રથમ પૂજ્ય નારાયણ પ્રસાદ સ્વામીનું પૂજન. સ્વામી રતનપર ગુરુકુલમાં અત્યારે બિરાજે છે. સ્વામીને આપણે સૌ સ્વામીથી પરિચિત છીએ, મહારાજના નામની ધૂન. આમ તો સ્વામીને ધૂનવાળા સ્વામી કહે, જ્યાં જ્યાં અખંડ ધૂન હોય ત્યાં પૂજ્ય સ્વામી હોય, અને જેમની નસ નસમાં સ્વામિનારાયણ મહામંત્ર છે એવા પૂજ્ય નારાયણ પ્રસાદ સ્વામીનું પૂજન કરવા માટે આપણે યજ્ઞ માટે પધારેલા છે રાજકોટથી હરિભક્તો. એમાંથી રમેશ રામજીભાઈ ટીલાળા આવી અને પૂજ્ય નારાયણ પ્રસાદ સ્વામીને પુષ્પહાર પહેરાવી અને સ્વામીનું પૂજન કરશે. સાથે પૂજ્ય ભક્તિવલ્લભ સ્વામીનું પૂજન કરવા માટે યજ્ઞ માટે પધારેલા જયરામભાઈ એ પણ પધારશે. ભક્તિવલ્લભ સ્વામીના પૂજન માટે જયરામભાઈ રાજકોટથી, જયરામભાઈ નું તો તુલસીભાઈ કોરાટ એ ગોવિંદ સ્વામીના પૂજન માટે આવશે. ભીખાભાઈ કણસાગરા એ શ્રીવલ્લભ સ્વામીના પૂજન માટે આવશે. વ્રજજીવન સ્વામીના પૂજન માટે નારાયણભાઈ એ પણ યજ્ઞ માટે હરિભક્તો રાજકોટથી ખાસ એ ભક્ત ચિંતામણી યજ્ઞ માટે પધારેલા છે. જામનગરથી આપણી વચ્ચે નિહાલકરણ સ્વામી જામનગરથી પધાર્યા છે, એમના પૂજન માટે મહેશભાઈ સુવા ઉપલેટાથી આવ્યા છે આવશે. જગત પ્રકાશ સ્વામીના પૂજન માટે રમેશભાઈ દુધાદરા ખીજડીયાથી જગત પ્રકાશ સ્વામીના પૂજન માટે પધારશે. રસિક વલ્લભ સ્વામીના પૂજન માટે ધનજીભાઈ વસોયા, ધનજીભાઈ વસોયા આવીને રસિક સ્વામીના પૂજન કરશે. ગુણવલ્લભ સ્વામીના પૂજન માટે નિલેશભાઈ ગઢિયા જામનગરથી પધાર્યા છે એ આવશે. ગુણવલ્લભ સ્વામીનું પૂજન કરશે, તથા ઉનાથી હરિવદન સ્વામી પધાર્યા છે એમનું પણ પૂજન કરશે. ધનજીભાઈ હરિવદન સ્વામીના પૂજન માટે જોડાવ. પ્રાગજીભાઈ ચોવટિયા આવી અને બાકીના સંતો છે ઉનાથી કર્તવ્ય સ્વામી પધાર્યા છે, હરિસેવાદાસ સ્વામી એમનું પૂજન કરશે. પ્રાગજીભાઈ ચોવટિયા આપણે પૂજ્ય નારાયણ પ્રસાદ સ્વામીના આશીર્વાદનો લાભ લેવો છે, તો સ્વામીને વિનંતી કરું. અત્રે આપણી વચ્ચે કથાના આપણી વચ્ચે આ પાટોત્સવના મુખ્ય યજમાન જયરામ દાદા કોટડિયા એ ઉપસ્થિત છે. એમને થોડી પગની તકલીફ છે, તો પૂજ્ય ભક્તિવલ્લભ સ્વામીને વિનંતી કરું આવી સ્વામી એમને હાર પહેરાવી અને અઢુડા આશીર્વાદ આપશે. હવે પૂજ્ય નારાયણ પ્રસાદ સ્વામીની આ આશીર્વાદનો આપણે લાભ લેવો છે, તો સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરું. પૂજ્ય નારાયણ પ્રસાદ સ્વામી અત્રે મંચ ઉપર પધારી અને આપણને સૌને આશીર્વાદનો લાભ આપશે. મંગળ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધરમ સુત શ્રી હરિ સમરુ સદાયનોપ પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમો નમો વારંવાર શેષ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. દરેક સંતો ભક્તોને બે હાથ ઊંચા કરીને આપણે જય બોલવાની છે. ઘનશ્યામ મહારાજ પ્રત્યક્ષ વિરાજમાન છે. હમણાં નંદકિશોર સ્વામી ઘનશ્યામ મહારાજના ચરિત્રની 3 દિવસથી કથા સંભળાવે છે. બોલો હરિ કૃષ્ણ મહારાજની. હજી પાછળથી અવાજ આવ્યો ને, બોલો સ્વામિનારાયણ ભગવાનની. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અનંત કોટી બ્રહ્માના નાથ પુરુષોત્તમ નારાયણ ઘનશ્યામ મહારાજ અને ધામને વિષય વિરાજમાન મુક્તોની વચ્ચે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પુરાણી સ્વામી, જોગી સ્વામી, કોઠારી સ્વામી, હરિપ્રસાદ સ્વામી, મુગટ સ્વામી, નારાયણ ભગત આ મુક્તો અને અત્યારે વ્યાસાસને વિરાજમાન આપણા ગુરુદ મહારાજ અને વ્યાસાસને વિરાજમાન નંદકિશોર સ્વામી, પૂજ્ય જ્ઞાન સ્વરૂપ સ્વામી, પૂજ્ય ભક્તિવલ્લભ સ્વામીને, પૂજ્ય સંતો, પ્રભુને પ્યારા બાળકોને, હરિભક્તો, બધા જ ભક્તોને પ્રેમથી જય સ્વામિનારાયણ. ખરેખર 3 દિવસ ત્યાં હમણાં ભક્તિ સ્વામીને પૂછ્યું કે 3 દિવસ ત્યાં ઘનશ્યામ મહારાજના બાલચરિત્રની આ દિવ્ય કથા નંદકિશોર સ્વામીને બીજા સંતો પણ સંભળાવતા હશે. ખરેખર તમને જેમ આનંદ એમ અમને પણ આજે ખૂબ આનંદ થયો. ઘનશ્યામ મહારાજ ગયા વર્ષે આ ટાઈમે જ બરાબર પધરાવેલા અને શોભાયાત્રામાંથી નીકળેલા ત્યારે નંદકિશોર સ્વામીએ બહુ સરસ પ્રાર્થના કરી હતી. વહાલા ભક્તજનો, એ પ્રાર્થના આર્તનાદથી પોકાર કરતા હતા અને ઘનશ્યામ મહારાજ એ દિવ્ય ધામમાંથી પુરુષોત્તમ નારાયણ આ પ્રત્યક્ષ વિરાજમાન છે. તો ઘનશ્યામ મહારાજને પહેલાં તાલીઓથી વધાવો. ખરેખર બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ ધામના સ્વયં સદા નિહસ્તે કુટુંબ, ધામમાં જે સ્વરૂપ છે મહારાજે મધના 13 વચનામતમાં વાત કરી છે કે હૃદયાકાશને વિશે તેજ છે, તેજને વિશે જે ભગવાનની મૂર્તિ છે તે ઘનશ્યામ છે, અતિશય કિશોર છે, દ્વિભૂત છે. એ મૂર્તિને અમે ગર્ભમાં આવ્યા મોરે પણ દેખતા અને અત્યારે પણ દેખીએ છીએ. આ ગઢડું શહેર કા ઓસરી કાંઈ દેખાતું નથી, આ મહારાજ આ પ્રત્યક્ષ છે. અને એમને ધારી રહેલા એ જે ધામમાં બેઠા બેઠાલા મુક્તો એ બહુ રાજી થતા હશે. ખરેખર અહીંયા અમે આવ્યા ને ત્યાં દેવના દર્શન કરીને ભક્તની નામણી યજ્ઞ 3 દિવસનો હતો એની પૂર્ણાહુતિ કરીને મંદિરે દર્શન કરી અને કાળવામાં ઘનશ્યામ મહારાજના એ દર્શન કરવા ગયેલા ત્યારે નિર્દોષ બાળકો એ ઘનશ્યામ મહારાજ પાસે એ પ્રાર્થના ધૂન કરતા હતા. ત્યાં ઘનશ્યામ મહારાજનો કાષ્ઠનું સ્વરૂપ ઘનશ્યામ મહારાજ છે. આપણે આરસના દિવ્ય સ્વરૂપ છે એ કાષ્ઠના ઘનશ્યામ મહારાજ છે. એ 45 વર્ષ પહેલાં મદ્રાસમાં એ કથા હતી અને આપણા જ્ઞાન સ્વામીને માધુરી સ્વામી કથા કરતા હતા, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ત્યાં ગયેલા ને ત્યાં ત્રિવેન્દ્રમમાં જે ચારધામ યાત્રા ગયેલી ટ્રેન એમાં ઠામીના ઠાકોરજી હરિકૃષ્ણ મહારાજ એ કારીગર બહુ સરસ હતા એટલે એને કાષ્ઠના હરિકૃષ્ણ મહારાજ નાના બનાવેલા. પણ સ્વામી એને કહેલું કે આ મૂર્તિ અમને કાષ્ઠની એ ઘનશ્યામ મહારાજની બનાવી દો અને એ મૂર્તિ તૈયાર થઈ અને પહેલી વહેલી સ્વામિનારાયણ સંપ્રદાયમાં હરિમર ચિત્ર પ્રતિમાની સાથે એ ઘનશ્યામ મહારાજ પધરાવ્યા અને પછી બધા મંદિરોમાં મૂર્તિ મંદિર પધરાવવા બાજુમાં અને પછી એ રાજકોટમાં ઘનશ્યામ મહારાજ હતા અને એ ઘનશ્યામ મહારાજ પછી મુગટ સ્વામી ધામમાં ગયા. જ્ઞાન સ્વામી મહંત તરીકે આવ્યા, ગુરુ મહારાજને વિનંતી કરી કે અમને પ્રસાદીના ઘનશ્યામ મહારાજ આપો અને એ ઘનશ્યામ મહારાજ અત્યારે પણ એવા દિવ્ય રૂપે દર્શન આપે છે. નિર્દોષ બાળકો અને સંતો એ ઠાકોરજીની સેવા પૂજા કરે છે. ખરેખર ભક્તો, જ્યાં કોઈ કાળે વ્યસનો ન થાય, જ્યાં કામ કે ક્રોધ કદી ન જાય, સ્વધર્મને સૌ ચિતમાં રહે છે, શ્રી સ્વામી નારાયણ ત્યાં રહે છે, જ્ઞાનનો થાય અખંડ યજ્ઞ, ધ્યાની રહે ધ્યાન વિશે નિમગ્ન, જ્યાં દોષ રૂપી સમિતો દહે છે, શ્રી સ્વામી નારાયણ ત્યાં રહે છે. ભગવાન ત્યાં રહ્યા છે, જ્યાં ધર્મનો પ્રવેશ ન હોય, જ્યાં અખંડ ભગવાનની ધૂન કીર્તન કથા વાર્તા થતી હોય, નાતી નિર્દોષ ભાવથી નિર્દોષ બાળકો અને મહારાજને ખરીદેલા અમારા નિર્મળ યુવાન સંતો બધાય, ભલે ત્રિપન સ્વામી હોય, નરકિશોર સ્વામી હોય, અહીંયા જે સંતો છે, કારવારમાં તો આપણા સંતો છે, તો એ દરેક સંતો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ વખતે તમારે વેકેશન બહુ લાંબુ હતું, એક વર્ષનું તમે આવ્યા છો, ના નવ મહિના પછી, તો આ જે સંતો આપણને મળ્યા છે, ખરેખર કાલે જ વસંત પંચમી છે, મહારાજ જે શિક્ષાપત્રી મહારાજે લખી, એ શિક્ષાપત્રીના ધર્મ, એ નિષ્કામ સુધી ધર્માવૃતના ધર્મ, એ પંચવર્તમાન સંતોના એ પછી એ અને નિષ્કામ સુધી આ સંતો અત્યાર સુધીમાં ગુરુ પરંપરામાં આ જળવાઈ રહ્યું છે, એનું કારણ આપણા મોટા સંતો ખૂબ ખેડ કરેલી છે. આ કરવી ગુણાતી જો માય આપણા ઠાકોરજી, આપણા સંતો, આપણા વિદ્યાર્થીઓ એ પ્રત્યક્ષ પરોક્ષ નથી. મહારાજ કે જેવી સભા અક્ષરધામની સભા છે, એવી જ આ સભા છે. મહારાજ કે છે એમનું જાણું તો સર્વે પરમહંસના સંતો, મહારાજે પરમહંસના સંતો. ખરેખર ભક્તો, મહારાજ પ્રથમ પ્રકરણના શાળકૃષ્ણ વચનામૃતમાં બહુ સરસ વાત કરે છે, મહારાજ કે જન્મભૂમિ ન સાંભળતી તે બોલો અને ના બોલે એટલે નાના ના સમજે. મહારાજ કે નાના હતા, બાળ સ્વરૂપે હતા અને ખાપા તલાવડીમાં ગયેલા ત્યારે ખાપો વાગેલો. મહારાજ કે આ ચિન્હને જ્યારે અમે જોઈએ છીએ ત્યારે ઝાડ અને તલાવડી સાંભળી આવે છે, ના બોલતા ના સાંભળતા બોલો. એટલે મહારાજે વાત કરી, પછી મહારાજ ક્યાં આવા જે સંત છે એના દર્શને અમે પણ ઈચ્છીએ છીએ, તેને દુખાવતા ધક્કા મનમાં દઈએ છીએ, એને એવા સંતના ચરણની રચના એ પણ કરાવીએ છીએ. ખરેખર આપણે ભેગા રહીએ ત્યારે આ દિવ્યતાના ભવ્યતા આપણા હૃદયમાં આ દ્રઢતા ઉજે. ગુણાતીતાન સ્વામીની પહેલી જ વાત આવે છે, સ્વામી કે જે મરીને પામવા હતા એ તે સદા જ આપણને મળ્યા છે. અહીંયા જે અત્યારે ઘનશ્યામ મહારાજના દર્શન થાય છે, અમારે શરીર અનુકૂળ નહોતું, છતાંય પણ પ્રીતમ સ્વામીનો પ્રેમ ના જે ફોન આવ્યા કે સ્વામી તમે આવજો, કીધું અમે જરૂર એ મહારાજના દર્શન કરવા, સંતોના દર્શન કરવા. અને અમારા જે પૂજારી જે બાળકો છે, આગળ પૂજારી બેઠા છે ચાદરવાળા, અને એ નાના બાળકો બધા જે ઠાકોરજીની પૂજા કરે છે, મહારાજ કે વચનામૃતમાં મધના 33ના વચનામૃતમાં મહારાજે વાત કરી, મહારાજ કે અમે પૂજારીનો ભક્તિભાવ અને છળકપટ જ્યારે દેખતા જગન્નાથપુરી માતા જ્યારે, અને આ મૂળજી બ્રહ્મચારી છે, દ્રઢ નિષ્કામી છે, એની કરેલી સેવા મને અતિશય ગમે છે. અત્યારે બાળ બ્રહ્મચારી બાળકો અને સંતો આ ઠાકોરજીની પૂજા કરે છે, એટલા દિવ્ય ઘનશ્યામ મહારાજના આપણને આ દર્શન થાય છે. આવતીકાલે પહેલો જ અભિષેક છે ઠાકોરજીનો, દરેક ભક્તો નાના મોટા સ્થિતિમાં રહેતા હોય એને પણ કહી દેજો આ દર્શન કરવા આવે. અત્યારે 3 દિવસ થી આ ઘનશ્યામ મહારાજના ચરિત્રની કથા તમને નંદકિશોર સ્વામી સંભળાવી, અત્યારે તમે છેલ્લે આવ્યા પણ ખૂબ આનંદ થયો, એ સંતને પણ ચાલ્યુંથી વધારો. મહારાજ કે આવી રીતે જેને ભગવાનની મૂર્તિનું ચિંતન થતું હોય, એને બંધુના પદ મહારાજ બોલ્યા, ઓલા પ્રેમાનંદ સ્વામી પહેલા વહેલા 1880ના મહાવતી 14 દિવસે મહારાજ દાદાના દરબારમાં વિરાજમાન હતા, સવારનો સમય હતો, અને પ્રેમાનંદ સ્વામી આવ્યા, બંધુના 8 પદ બોલ્યા, ત્યારે મહારાજ સભામાં બેઠા હતા, ઊભા થઈ ગયા. મહારાજ કે આવી રીતે જેને ભગવાનની મૂર્તિનું ચિંતન થાય છે, માટે એ સાધુને ઉઠીને સાષ્ટાંગ વંદન પ્રણામ કરીએ, અને જેને ઘેરે બા પુરુષે જન્મ દેરો એના મા બાપને પણ ધન્યવાદ છે. એટલે આપણા શાસ્ત્રકારો અને મહાપુરુષો કહે છે, જનની જણતો ભક્ત જણજે, કા દાતા રકા સુર, નહીં તો રેજે વાંધણી, પણ મત ગુમાવીશ નોર. માતાને કહી દેવાનું, જન્મ પાપાની તાકાત હોય તો ભક્ત બનાવજે, દાતાર બનાવજે અને સુરવીર બનાવજે. આ ગુણો અત્યારે આ ગુણાતીત પરંપરામાં, ગુરુકુળ પરિવારમાં દરેક હરિભક્તો નાના મોટા તમે અમે ભાગ્યશાળી છીએ, કે આવી ગુણાતીત જોક આપણને મળી છે. તો દરેક ભક્તો મહારાજનું બળ રાખવાનું છે, મહારાજે મજના નવમા વચનામૃતમાં વાત કરી છે, સ્વલ્પમ અપસ્ય ધર્મસ્ય ત્રાય તો મહત્વ ભયાત, ભગવાન સંબંધી થોડું બળ હોય તો મોટા ભય થકી રક્ષા કરજો. આજે બાળકો યુવાનો બધા સંકલ્પ રાખજો, આ ઘનશ્યામ મહારાજનું દિવ્ય સ્વરૂપ ધામમાં જે સ્વરૂપ છે એ જ મહારાજ છે, અને આપણી જે પૂજા છે એ પૂજા આજીવન આપણે કપાળમાં તિલક ચાંદલો પૂજા અને ગળામાં કંઠી આપણે મહારાજને રાખવાની પાઠોત્સવ નિમિત્તે ઘનશ્યામ મહારાજ પાસે પ્રાર્થના કરી, હે મહારાજ અમને તમારી ભક્તિનું બળ આપજો અને તમારા સંતોમાં દિવ્ય ભાવ અને મહિમા સમજાય, અને અંતકાળ જ્યારે અમારો આવે ત્યારે જેમ ધર્મદેવને ભક્તિ માતાને તમે તેડવા આવ્યા હતા એવી રીતે તમે રથ વિમાનને પાલકી લઈને અમને તેડવા આવજો. અસ્તુ, બધા જ ભક્તોને પ્રેમથી જય સ્વામિનારાયણ. પૂજ્ય નારાયણ પ્રસાદ સ્વામીએ આપણને રૂઢા આશીર્વાદ આપ્યા, જીવનની અંદર ભગવાનનું બળ રાખવાની વાત કરી. આમ તો સ્વામીને ધૂન ખૂબ પ્રિય છે, અને આપણે અહીંયા પણ 24 કલાકની અખંડ ધૂનનું મહારાજના પાઠોત્સવ નિમિત્તે આયોજન કર્યું છે, તો હરિભક્તો પોતાની અનુકૂળતા પ્રમાણે અખંડ ધૂનનો પણ લાભ લેજો. હવે પૂજ્ય વિશ્વજીવન સ્વામી અહીંયા પ્રોજેક્ટર સાથે મહારાજની મૂર્તિનો શું મહિમા છે અને ભગવાનની અષ્ટ પ્રકારની પ્રતિમા કઈ કઈ છે અને કેવી રીતે એમાં મૂર્તિનો પ્રવેશ છે એ બધું પ્રોજેક્ટરમાં પ્રેઝન્ટેશન સાથે રજૂ કરવાના છે. તો પૂજ્ય વિશ્વજીવન સ્વામીને વિનંતી કરીએ કે અહીંયા આવી અને આપણને ભગવાનની મૂર્તિનો આ પ્રેઝન્ટ